શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય બીજો. પ્રતાપસિંહ રાજાએ ભગવાન શ્રીહરિના ચરિત્રો સંભળાવવાની વિનંતી કરી તેથી અતિશય પ્રસન્ન થયેલા સુવ્રત મુનિ કથાના પ્રારંભમાં ઇષ્ટદેવ શ્રીહરિ અને ગુરુશ્રી શતાનંદ મુનિને પ્રથમ હાથ જોડી આંખો મીચી વંદના કરે છે. સુવ્રત મુનિ કહે છે, મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિને હું કાયા મન વાણીથી ભાવપૂર્વક વંદન કરું છું. એ શ્રીહરિ હંમેશા પોતાની મૂર્તિનું અખંડ સ્મરણ કરનાર એકાંતિક ભક્તજનોના અંતરમાં પ્રગટેલા અતિશય રમણીય શ્વેતપ્રકાશને વિશે અતિશય રમણીય પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવનારા છે અને પોતાને શરણે આવેલા જીવાત્માઓના કઠોર કર્મોના બંધનો અને અંતરમાં પડેલી અવિદ્યારૂપ ત્રિગુણી માયાના આવરણને પોતાની કરુણા ભરેલી દ્રષ્ટિથી ભેદીને તેઓને દુર્લભ એવા બ્રહ્મપુર ધામને વિશે લઈ જાય છે અને વળી પોતાના ભક્તજનોના નેત્રરૂપી ચકોર પક્ષીને ચંદ્રમાની પેઠે આનંદ ઉપજાવનારા છે. સકલ ઐશ્વર્યોના સ્વામી છે. ભક્તના હૃદય કમળમાં અને બહાર નેત્રો આગળ રમણીય દિવ્ય સ્વરૂપે સદાય શોભી રહ્યા છે. જમણા હાથમાં કોમળ કમળ ધારણ કરનારા, ડાબા હાથે ભક્તજનોને અભયદાન આપનારા, નવીન મેઘ સમાન શ્યામ સુંદર શરીરવાળા અને સદાય શ્વેત વસ્ત્રમાં શોભતા એવા મારા ઇષ્ટદેવ શ્રીહરિની હું સ્તુતિ કરું છું. અનંતકોટી બ્રહ્માંડના સ્વામી હોવા છતાં સ્વેચ્છાથી મનુષ્ય શરીરને ધારણ કરનારા હે શ્રીહરિ, તમે અનુપમ એક જ છો. અર્થાત તમારી સમાન કે તમારાથી વિશેષ આ જગતમાં બીજું કોઈ નથી. તમે સર્વે જીવ ઈશ્વરોના સ્વામી છો. બ્રહ્માદિ દેવતાઓ પણ તમારા ચરણકમળને પૂજે છે. તમે સર્વેના નિયંતા છો. ઈશ્વરોના પણ તમે ઈશ્વર છો. ક્ષર અને અક્ષરથી પણ તમે પર છો. એવા શ્રીહરિ તમે સર્વત્ર જયકારી પ્રવર્તો એવા આપના ચરણકમળમાં હું દાસભાવે વંદન કરું છું. તમે અત્યારે મારી વાણીને નિર્મળ કરો. વૈરાગ્યના વેગથી ઇન્દ્રિયોના પંચવિષયોનો ત્યાગ કરી સર્વના અંતર્યામી પરમાત્મા શ્રીહરિની કૃપાથી સમસ્ત યોગસિદ્ધિને વરેલા અને સાક્ષાત ધર્મભક્તિના પુત્ર શ્રીહરિના ચરણકમળની ઉપાસનાના બળે દ્રઢ આત્મનિષ્ઠાને પામેલા મિથિલા દેશના વિષ્ણુદત્ત વિપ્રના પુત્ર એવા મારા ગુરુ શતાનંદ સ્વામીને હું બંને હાથ જોડી પ્રણામ કરું છું. મહર્ષિ વેદવ્યાસના પુત્ર શુકદેવજી સમાન આકૃતિવાળા આપને ભગવાન શ્રીહરિની કૃપાથી ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જ્ઞાનના પ્રભાવથી તમે શ્રીહરિના આશ્ચર્યકારી ચરિત્રોથી સભર આ સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરી મારા જેવા શિષ્યોને ભણાવ્યું એવા મારા ગુરુ શતાનંદ મુનિ મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સુવ્રત મુનિ ઇષ્ટદેવ અને ગુરુની વંદના કરી રાજા પ્રત્યે કહેવા લાગ્યા, હે રાજર્ષિ, તમે ખરેખર મુમુક્ષુ છો. તમે આ અતિ સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે ભગવદ્ કથા સંબંધી પ્રશ્ન મનુષ્યોને સંસારના બંધનોથી મુકાવનાર છે. જે મનુષ્યોના હજારો જન્મના પુણ્ય ઉદય થયા હોય તેને જ આ ભગવદ્ કથા શ્રવણ કરવામાં રુચિ ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રીહરિની કૃપાથી સર્વજ્ઞ બનેલા અને યોગસિદ્ધિને વરેલા કુશાગ્ર બુદ્ધિવાળા બ્રહ્મચારી મારા ગુરુ શતાનંદ સ્વામીએ તે પ્રગટ ભગવાન શ્રીહરિના ચરિત્રોનું આ શાસ્ત્ર રચ્યું છે. હીનરૂપ તે આ શાસ્ત્રનો અભ્યાસ મેં તેમની પાસેથી જ કર્યો છે. તે આ સર્વોત્કૃષ્ટ સત્સંગી જીવન શાસ્ત્રની સમગ્ર કથા હું તમને સંભળાવીશ. પ્રતાપસિંહ રાજા કહે છે, હે મુનિ, એ આપના ગુરુ શતાનંદ મુનિ કોણ હતા? તેમની જન્મભૂમિ કઈ? તે કોના પુત્ર હતા? તેમણે ભગવાન શ્રીહરિને કેવી રીતે રાજી કર્યા? અને આ સત્સંગી જીવન શાસ્ત્રની રચના તેમણે ક્યાં રહીને કરી? હે મુનિવર્ય, આ બધું જાણવાની મને ઈચ્છા છે, માટે તમે મને કહો. હે મહામુનિ, તમે સર્વજ્ઞ હોવાથી તમારાથી અજાણ્યું કાંઈ નથી. મેં માયિક પંચવિષયોના ભોગની ઈચ્છાનો ત્યાગ કરી દીધો હોવાથી મારું મન એકાગ્ર બન્યું છે. તેથી હવે મને સમગ્ર સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ છે, માટે મને તમે આ શાસ્ત્રની કથા સંભળાવો. આ પ્રમાણે પ્રતાપસિંહ રાજાએ પૂછ્યું, તેથી શ્રીહરિના એકાંતિક સંત સુવ્રત મુનિ પોતે જે જાણ્યું હતું, જોયું હતું અને સાંભળ્યું હતું તે સર્વે શતાનંદ મુનિનું વૃત્તાંત અને શ્રીહરિના ચરિત્રો અતિ હર્ષથી પ્રતાપસિંહ રાજાને કહેવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પૃથ્વી ઉપર મિથિલા નામની પવિત્ર નગરી આવેલી છે. તે નગરીમાં અતિ ધાર્મિક વિષ્ણુદત્ત નામના પવિત્ર શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેમને ત્યાં શતાનંદ નામના પુત્ર થયા. તે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા હતા. શાસ્ત્રમાં કહેલા સર્વ સદ્ગુણોથી વિખ્યાત હતા અને ગુરુસેવા પરાયણ જીવન જીવનારા હતા. તે વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં તેમજ પંચરાત્ર શાસ્ત્રમાં પ્રવીણ હતા. પંચ વિષયોમાં વિરક્ત અને દેશકાળની વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના ધર્મમાં અચળ નિષ્ઠાવાળા હતા. તેમની પાસે શાસ્ત્રરૂપી દ્રષ્ટિ હોવાથી સામે આવેલા દેવ કે મનુષ્યને તેના લક્ષણોથી જાણી જતા સત અસતના વિવેકી એવા તે શાંત, ઉદાર અને મૃદુભાષી હતા. અહિંસા વૃત્તિવાળા તે અતિ દયાળુ સ્વભાવના હતા. સાચા સંતોનો સમાગમ કરી તેમાં જ આનંદ મેળવતા તે વિપ્ર મનમાં પ્રત્યક્ષ ભગવાનના દર્શનની ઈચ્છા રાખી પરોક્ષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. સંસારના બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા ધરાવતા મુમુક્ષુ અને નિષ્ઠાવાન ભક્તો જ પ્રત્યક્ષ શ્રીહરિના દર્શન કરી શકે છે. આ પ્રમાણેના શાસ્ત્રના વચન મુજબ દ્રઢ નિશ્ચય કરી પોતે પણ તેવી જ નિષ્ઠાવાળા ભક્ત થયા. તે શતાનંદ વિપ્ર હંમેશા ભક્તિભાવપૂર્વક શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરતા હતા અને એકાંત સ્થળમાં બેસી એકાગ્ર ચિત્તથી તેના અર્થનો પણ વિચાર કરતા રહેતા. એક વખત પંચમ સ્કંધના અર્થનો વિચાર કરતા હતા ત્યારે ભરતખંડમાં ઉપાસના કરવા યોગ્ય એક નરનારાયણ ભગવાન છે એમ તેમણે જાણ્યું. એ શ્રી નરનારાયણ ભગવાન બદરિકાશ્રમમાં પ્રત્યક્ષ વિરાજીને જીવોના કલ્યાણ માટે કલ્પ પર્યંત તપશ્ચર્યા કરે છે અને તે પ્રત્યક્ષ પરમાત્માની નારદ, ઉદ્ધવ આદિ મુક્તો સેવા કરી રહ્યા છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાંથી નક્કી કરી પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા આતુર બનેલા શતાનંદ વિપ્રે પોતાના માનવજન્મને સફળ બનાવવા ઘરનો ત્યાગ કરી દીધો અને તીર્થવાસી જનોની સાથે બદરિકાશ્રમમાં આવ્યા. ત્યાં સાક્ષાત પરમાત્માના ચરણકમળમાંથી પ્રગટેલી અને ભવબંધનોમાંથી જીવને મુક્ત કરનારી પવિત્ર અલકનંદા નામની ગંગા નદી વહે છે અને તે આશ્રમમાં પાવનકારી નારદકુંડ અને પાપને પ્રજળાવનાર તપ્તકુંડ નામના તીર્થો આવેલા છે અને ત્યાં ઉર્વશી સંગમ નામનું પણ તીર્થ આવેલું છે. ત્યાં પાવનકારી નારસિંહી, નારદી વગેરે પાંચ શિલાઓ રહેલી છે તેમજ અન્ય પવિત્ર બીજા બહુ તીર્થસ્થળો આવેલા છે. શતાનંદ વિપ્રે વૈશાખ સુધી ત્રીજ એટલે અક્ષય તૃતીયાના દિવસે એ બદરિકાશ્રમ તીર્થમાં આવી અર્ચા સ્વરૂપે વિરાજતા ભગવાન શ્રી નરનારાયણના દર્શન કર્યા તેમજ ધર્મશાસ્ત્રને અનુસારે તીર્થને વિશે કરવાનો સમસ્ત વિધિ પૂર્ણ કરીને વર્ણિશ્રેષ્ઠ શતાનંદ વિપ્રે મનને એકાગ્ર કરી તે આશ્રમમાં જ નરનારાયણ ભગવાનની સમીપે નિવાસ કર્યો. હે રાજન, સાથે આવેલા તીર્થવાસીઓ તીર્થયાત્રા કરી ચાલ્યા ગયા પછી તે શતાનંદ વિપ્રે ભગવાન શ્રી નારાયણ ઋષિને પ્રસન્ન કરવાનો પ્રારંભ કર્યો. સદબુદ્ધિમાન શતાનંદ વિપ્ર દરરોજ સંધ્યા વંદનાદી નિત્યવિધિથી પરવારી અર્ચા સ્વરૂપે બિરાજતા ભગવાન શ્રી નારાયણ ઋષિની આગળ વિધિપૂર્વક શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનો પાઠ કરવા લાગ્યા. આ પ્રમાણે આરાધના કરતા દીર્ઘદ્રષ્ટિવાળા, તપમાં ખેદ નહીં પામનારા અને ભોજનમાં માત્ર કંદમૂળ અને ફળનો આહાર કરનારા શતાનંદ વિપ્રને 6 માસ વીતી ગયા. એમ કરતા કારતક શુદ્ધ પ્રબોધની એકાદશી આવી. તે દિવસે હંમેશના મુજબ નિરાહાર રહી દશમસ્કંધનો પાઠ કરી ભગવાનનું પૂજન કર્યું અને રાત્રિએ ભગવદ્ ગુણ સંકીર્તનની સાથે જાગરણ કર્યું. જાગરણને અંતે બ્રાહ્મ મુહૂર્તમાં દયાનિધિ ભગવાન શ્રી નારાયણે અચાનક પ્રસન્ન થઈ શતાનંદ વિપ્રને પોતાનું અતિ અદ્ભુત દિવ્ય દર્શન કરાવ્યું. આવા દિવ્ય સ્વરૂપનું દર્શન ભગવાન જેને ઈચ્છે એવા અનન્ય નિષ્ઠાવાળા એકાંતિક ભક્તોને જ થાય છે. એક સાથે ઉદય પામેલા અનેક સૂર્યના સરખી ઝળહળતી કાંતિવાળા ઋષિરૂપ નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશને ધારી રહેલા દ્વિભુજ કિશોર અવસ્થામાં રહેલા તપસ્વી નવીન મેઘની સમાન શ્યામસુંદર શરીરવાળા અને શાંત સ્વરૂપ આવા ઇષ્ટદેવ શ્રી નારાયણના અચાનક દર્શન કરીને શતાનંદ વિપ્ર અતિશય વિસ્મય પામ્યા. બદ્રીપતિ ભગવાન શ્રી નારાયણના સાક્ષાત દિવ્ય દર્શન થતાની સાથે જ શતાનંદ વિપ્ર તત્કાળ ઊભા થઈ પૃથ્વી પર પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. શરીર રોમાંચિત બન્યું અને બે હાથ જોડી ભગવાન શ્રી નરનારાયણની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ કરેલ બદ્રીપતિ શ્રી નારાયણની આરાધનાનું નિરૂપણ કર્યું એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો.